की रामायण, किष्किंधा कांड, 70वां सर्ग। वाली श्रीराम ने उधड़ा लेवा। युद्ध में कठोरता देखाड़नार वाली श्रीराम ना बाण थी घायल थई ने कपायेला वृक्षनी जेम पृथ्वी पर पड़ी गयो। एनु आखू शरीर धरती पर पड़ियो हतु। तपावेला सोनाना आभूषणों हजू पण एना शोभा वधारी रह्या हता। એ દેવરાજ ઇન્દ્રના બંધનરહિત ધ્વજની જેમ ધરા પર પડી ગયો હતો। વાનરો અને રીછોના યુથપતિ વાલીના ધરાશયી થઈ જતા આ પૃથ્વી ચંદ્ર વિનાના આકાશની જેમ શોભાહીન થઈ ગઈ। પૃથ્વી પર પડ્યા હોવા છતાં મહાનુભવ વાલીના શરીરને શોભા, પ્રાણ, તેજ અને પરાક્રમ છોડી શક્યા ન હતા। ઇન્દ્રની આપેલી રત્નજડિત શ્રેષ્ઠ સોનાની માળા એ વાનરરાજના પ્રાણ, તેજ અને શોભાને ધારણ કરી રહી હતી। એ સુવર્ણમાળાથી વિભૂષિત વાનરોના યુથપતિ વીરવાલી સંધ્યાની લાલીમાંથી રંગાયેલા છેવાડાના વાદળ જેવો શોભી રહ્યો હતો। ધરતી પર પડેલા વાલીની એ સુવર્ણની માળા, એનું શરીર તથા મર્મસ્થાનને વિદીર્ણ કરનારું એ બાણ, એ ત્રણે જુદા જુદા ત્રણ ભાગોમાં વિભક્ત કરેલી અંગ લક્ષ્મીની જેમ શોભી રહ્યા હતા। વીર શ્રેષ્ઠ શ્રીરામના ધનુષ્યમાંથી છોડવામાં આવેલા એ અસ્ત્રે વાલી માટે સ્વર્ગનો માર્ગ પ્રકાશિત કરી દીધો અને એને પરમપદે પહોંચાડી દીધો। આ રીતે યુદ્ધ સ્થળમાં પડેલો ઇન્દ્રપુત્ર વાલી જ્વાળા વિનાના અગ્નિ જેવો પુણ્યોનો ક્ષય થઈ જતા પુણ્યલોકમાંથી આ પૃથ્વી લોક પર પડેલા યાતી જેવો તથા મહાપ્રલય કાળે કાળ દ્વારા પૃથ્વી પર પાડવામાં આવેલા સૂર્ય જેવો લાગતો હતો। એના ગળામાં સોનાની માળા શોભી રહી હતી। એ ઇન્દ્રની જેમ દુર્જય અને ભગવાન વિષ્ણુ જેવો દુસ્સહ હતો। એની છાતી પહોળી, ભુજાઓ લાંબી લાંબી, મુખ તેજસ્વી અને આંખો કપિલ વર્ણની હતી। લક્ષ્મણને સાથે રાખીને શ્રીરામે વાલીને આવી સ્થિતિમાં જોયો અને તેઓ એની પાસે ગયા। આ રીતે જ્વાળા વિનાના અગ્નિની જેમ ત્યાં પડેલો એ વીર ધીરે ધીરે જોઈ રહ્યો હતો। મહાપરાક્રમી બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ એ વીરનું વિશેષ સન્માન કરતા એની પાસે ગયા। એ શ્રીરામ તથા મહાબળી લક્ષ્મણને જોઈને વાલી ધર્મ અને વિનયયુક્ત કઠોર વાણીમાં બોલ્યા। હવે તેનામાં તેજ અને પ્રાણ અલ્પ માત્ર જ રહ્યા હતા। એ બાણથી ઘાયલ થઈને ભૂમિ પર પડ્યો હતો અને એનું હલનચલન ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું હતું। એણે યુદ્ધમાં ગર્વયુક્ત પરાક્રમ પ્રગટ કરનારા ગર્વિલા શ્રીરામને કઠોર વાણીમાં આમ કહેવાનો આરંભ કર્યો। રઘુનંદન, તમે રાજા દશરથના સુવિખ્યાત પુત્ર છો। તમારા દર્શન સૌને પ્રિય છે। હું તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો ન હતો, હું તો બીજાની સાથે યુદ્ધમાં વ્યસ્ત હતો। એવી સ્થિતિમાં મારો વધ કરીને તમે અહીં કયો ગુણ પ્રાપ્ત કર્યો છે, કયો મહાન યશ મેળવ્યો છે? કેમ કે હું યુદ્ધ માટે બીજા પર રોષ પ્રગટ કરી રહ્યો હતો, પરંતુ તમારા કારણે વચ્ચે જ મૃત્યુને પ્રાપ્ત થયો। આ પૃથ્વી પર બધા પ્રાણીઓ તમારા યશનું વર્ણન કરતા કહે છે। શ્રીરામચંદ્રજીનું કુલીન, સત્વગુણ સંપન્ન, તેજસ્વી, ઉત્તમ વ્રતનું આચરણ કરનારા, કરુણાનો અનુભવ કરનારા, પ્રજાના હિતેશી, દયાળુ, અત્યંત ઉત્સાહી, સમયોચિત કાર્ય તથા સદાચારના જ્ઞાતા અને દઢ પ્રતિજ્ઞ છે। રાજન, ઇન્દ્રિય નિગ્રહ, મનનો સંયમ, ક્ષમા, ધર્મ, ધૈર્ય, સત્ય, પરાક્રમ તથા અપરાધીઓને દંડ આપવો આ રાજાના ગુણ છે। હું તમારામાં બધા સદગુણોનો વિશ્વાસ કરીને, તમારા ઉત્તમ કુળનું સ્મરણ કરીને તારાના રોકવા છતાં પણ સુગ્રીવ સાથે લડવા આવી ગયો। જ્યાં સુધી મેં તમને જોયા ન હતા ત્યાં સુધી મારા મનમાં એ જ વિચાર આવતો હતો કે બીજાની સાથે ઝઝૂમી રહેલા મને તમે અસાવધાન અવસ્થામાં પોતાના બાણથી વિંધવાનું યોગ્ય નહીં સમજો, પરંતુ આજે મને ખબર પડી કે તમારી બુદ્ધિ વિનષ્ટ થઈ ગઈ છે. તમે ધર્મધ્વજી છો, દેખાડા માટે જ ધાર્મિક હોવાનો બનાવટી વેશ ધારણ કર્યો છે. વાસ્તવમાં અધર્મી છો. તમારો આચાર વ્યવહાર પાપપૂર્ણ છે. તમે ઘાસફૂસથી ઢંકાયેલા કૂવાની જેમ દગો આપનારા છો. તમે સાધુ પુરુષો જેવો વેશ ધારણ કરી રાખ્યો છે ખરો, પરંતુ છો પાપી. રાખોડીથી ઢંકાયેલા અગ્નિની જેમ તમારું અસલ રૂપ સાધુ વેશમાં છુપાઈ ગયું છે. મને ખબર ન હતી કે તમે લોકોને છેતરવા માટે જ ધર્મનું ઓઠું લીધું છે. જ્યારે હું તમારા રાજ્ય કે નગરમાં કોઈ ઉપદ્રવ કરતો ન હતો તથા તમારો પણ તિરસ્કાર કરતો ન હતો, તો પછી તમે મુજ નિરપરાધને કેમ માર્યો? હું હંમેશા ફળમૂળનું ભોજન કરનારો અને વનમાં જ વિચરનારો વાનર છું. હું અહીં તમારી સાથે યુદ્ધ કરતો ન હતો. બીજાની સાથે મારી લડાઈ ચાલતી હતી, પછી વિના અપરાધે તમે મને કેમ માર્યો? રાજન, તમે એક સન્માનીય નરેશના પુત્ર છો, વિશ્વાસને યોગ્ય છો અને દેખાવે પણ પ્રિય છો. તમારા ધર્મનું સાધન એવા ચિહ્ન જટા વલ્કલ ધારણ વગેરે પણ પ્રત્યક્ષ દેખાય છે. ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન શાસ્ત્રના જ્ઞાતા સંશય રહિત તથા ધાર્મિક વેશભૂષા ધારણ કરી હોવા છતાં પણ કેવો મનુષ્ય આવું ક્રૂર કર્મ કરી શકે છે? મહારાજ, રઘુકુળમાં તમારો જન્મ થયો છે. તમે ધર્માત્મા રૂપે પ્રસિદ્ધ છો, છતાં આટલા અભવ્ય ક્રૂર નીકળ્યા. જો તમારું અસલ રૂપ આજ છે, તો પછી શા માટે ઉપર ઉપરથી ભવ્ય વિનિત અને દયાળુ સાધુ પુરુષના જેવું રૂપ ધારણ કરીને ચારે બાજુ દોડતા ફરો છો? રાજન, શામ, દાન, ક્ષમા, ધર્મ, સત્ય, ધૈર્ય, પરાક્રમ અને અપરાધીઓને દંડ આપો, આ રાજાઓના ગુણ છે. નરેશ્વર રામ, અમે ફળમૂળ ખાનારા વનચારી પ્રાણીઓ છીએ, આજ અમારી પ્રકૃતિ છે. પરંતુ તમે તો મનુષ્ય છો, તેથી અમારા તમારા વચ્ચે વેરનું કોઈ કારણ નથી. પૃથ્વી, સોનું અને ચાંદી આ જ વસ્તુ માટે રાજાઓમાં પરસ્પર યુદ્ધ થતા હોય છે. આ જ ત્રણ કલહના મૂળ કારણ છે. પરંતુ અહીં એ પણ નથી. આ સ્થિતિમાં, આ વનમાં કે અમારા ફળોમાં તમારો શું લાભ હોઈ શકે? નીતિ અને વિનય, દંડ અને અનુગ્રહ એ રાજધર્મ છે, પરંતુ એમના ઉપયોગનો જુદો જુદો સમય હોય છે. એમનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવો યોગ્ય નથી. રાજાઓએ સ્વેચ્છાચારી થવું ન ઘડે, પરંતુ તમે તો કામના દાસ, ક્રોધી અને મર્યાદામાં સ્થિત ન રહેનારા ચંચળ છો. નય, વિનય આદિ જે રાજાઓના ધર્મ છે, એમના અવસરનો વિચાર કર્યા વિના જ કોઈના પણ ગમે તેવા પ્રયોગ કરતા રહો છો. ફાવે ત્યાં બાણ છોડતા રહો છો, ફરો છો. તમને ધર્મ પ્રત્યે આદર નથી કે ન તો અર્થ સાધનમાં પણ તમારી બુદ્ધિ સ્થિર છે. નરેશ્વર, તમે સ્વેચ્છાચારી છો, તેથી તમારી ઇન્દ્રિયો તમને ગમે ત્યાં ખેંચી જાય છે. કાકુત્સ્થ, હું તદ્દન નિરપરાધ હતો, તો પણ અહીં મને બાણથી મારવાનું નિંદિત કર્મ કરીને સત્પુરુષોને તમે શું જવાબ આપશો? રાજાનો વધ કરનારો, બ્રહ્મ હત્યારો, ગોધાથી ચોર, પ્રાણીઓને હિંસા કરનાર, નાસ્તિક અને પરિવેતા, મોટા ભાઈની પહેલા લગ્ન કરનાર નાનો ભાઈ, આ બધા નરકગામી હોય છે. ચાડી ખાનાર, લોભી, મિત્રની હત્યા કરનાર તથા ગુરુપત્ની ગામી, આ બધા પાપાત્માના લોકમાં જાય છે, એમાં શંકા નથી. અમારા વાનરોનું તો ચામડું પણ સત્પુરુષોને ધારણ કરવા યોગ્ય હોતું નથી. અમારા રોમ અને હાડકાં પણ વર્જિત છે, સ્પર્શ કરવા યોગ્ય નથી. તમારા જેવા ધર્મચારી પુરુષો માટે માંસ તો હંમેશા અભક્ષ્ય છે. તેમ છતાં ક્યાં લોભથી તમે મારા જેવા વાનરને પોતાના બાણનો શિકાર બનાવ્યો? રઘુનંદન, ત્રૈવર્ણિકોમાં જેમની કોઈ કારણવશ માંસાહાર જેવા નિંદનીય કર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ છે એમના માટે પણ પાંચ નખવાળા જીવોમાંથી ગેંડો, સાહુડી, ઘો, સસલું અને પાંચમો કાચબો ભક્ષણ માટે યોગ્ય ગણાય છે. શ્રીરામ, મનીષી પુરુષ મારા વાનરના ચામડા કે હાડકાનો સ્પર્શ કરતા નથી. વાનરનું માંસ પણ બધા માટે અભક્ષ્ય હોય છે. આમ જેનું સર્વ કંઈ નિષિદ્ધ છે એવો પાંચ નખવાળો હું આજે તમારા હાથે ભણાઈ ગયો છું. મારી પત્ની તારા સર્વજ્ઞ છે, એણે મને સત્ય અને હિતની વાત કહી હતી, પરંતુ મોહવશ એનું ઉલ્લંઘન કરીને હું કાળને અધીન થઈ ગયો. કાકુત્સ, જેમ સુશીલા સ્ત્રી પાપાત્મા પતિ દ્વારા સુરક્ષિત રહેવા પામતી નથી, એ જ રીતે તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરીને આ પૃથ્વી સનાથ ન થઈ શકે. તમે સઠ એટલે કે સંતાયેલા રહીને બીજાનું અપ્રિય કરનારા, અપકારી, શુદ્ર અને ફોગટ જ શાંતચિત્ત બની બેઠા છો. મહાત્મા રાજા દશરથે તમારા જેવા પાપીને કઈ રીતે ઉત્પન્ન કર્યા? હાય, જેણે સદાચારનું બંધન તોડી નાખ્યું છે, સત્પુરુષના ધર્મ અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તથા જેણે ધર્મરૂપી અંકુશની પણ અવહેલના કરી છે, તેવા રામરૂપી હાથી દ્વારા આજે હું ભણાઈ ગયો. આવું અશુભ, અનુચિત તથા સત્પુરુષો દ્વારા નિંદિત કર્મ કરીને તમે શ્રેષ્ઠ પુરુષોને મળશો ત્યારે શું જવાબ આપશો? શ્રીરામ, અમારા જેવા ઉદાસીન પ્રાણીઓ પર તમે જે આ પરાક્રમ દેખાડ્યું છે, આવું બળ પરાક્રમ તમે તમારો ઉપકાર કરનારાઓ પર પ્રગટ કરી રહ્યા છો એવું મને દેખાતું નથી. રાજકુમાર, જો તમે યુદ્ધભૂમિમાં મારી નજર સામે આવીને મારી સાથે યુદ્ધ કરે તો આજે મારા હાથે હણાઈને સૂર્યપુત્ર યમદેવતાના દર્શન કરત. જેમ કોઈ સૂતેલા પુરુષને સાપ આવીને ડસી લે અને મરી જાય, એ જ રીતે રણભૂમિમાં મુજ દુર્જય વીરને તમે છુપાઈને માર્યો છે, તેથી તમે પાપના ભાગી બન્યા છો. જે ઉદ્દેશ્ય માટે સુગ્રીવનું પ્રિય કરવાની કામનાથી તમે મારો વધ કર્યો છે, એ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે જો તમે પહેલાં મને જ કહ્યું હોત તો હું મિથિલેશ કુમારી જાનકીને એક જ દિવસમાં શોધીને તમારી પાસે લઈ આવેત. તમારી પત્નીનું અપહરણ કરનાર દુરાત્મા રાક્ષસ રાવણને હું યુદ્ધમાં માર્યા વિના જ એના ગળામાં દોરડું બાંધીને પકડી લાવેત અને એને તમારા હાથમાં સોંપી દેત. જેમ મધુ કૈટભ દ્વારા હરાયેલી શ્વેતાશ્વરી શ્રુતિનો ભગવાન હયગ્રીવે ઉદ્ધાર કર્યો હતો, એ જ રીતે હું તમારા આદેશથી મિથિલેશ કુમારી સીતાને જો સમુદ્રના જળમાં કે પાતાળમાં રાખવામાં આવી હોત તો પણ ત્યાંથી લાવી આપત. મારા સ્વર્ગવાસી થયા બાદ સુગ્રીવ જ્યાં રાજ્ય પ્રાપ્ત કરશે એ તો યોગ્ય જ છે, અનુચિત એટલું જ થયું કે તમે મને રણભૂમિમાં અધર્મથી માર્યો છે. આ જગત ક્યારેક ને ક્યારેક કાળને અધીન થાય જ છે, આનો એવો સ્વભાવ છે. તેથી ભલે મારું મૃત્યુ થઈ જાય એનો મને ખેદ નથી, પરંતુ મારા આ રીતે હણાઈ જવાનું જો તમે યોગ્ય ઉત્તર શોધી કાઢ્યો હોય તો એ સારી પેઠે વિચારીને મને કહો. આમ કહીને મહામનસ્વી વાનર રાજકુમાર વાલી સૂર્ય જેવા તેજસ્વી શ્રીરામચંદ્રજીની સામે જોઈને ચૂપ થઈ ગયો. એનું મુખ સુકાઈ ગયું હતું અને બાણના પ્રહારથી એને બહુ પીડા થઈ રહી હતી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 17મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.